બધું અનાજ તોરાતું નહીં હતું ને, અનાજ તોરાતું નહીં હતું, આ કાંડા ઉપર નહીં આવતા કોઈ. શુક્રવારે આ ભાવના થઈ ને શનિવારે પેપર માં જાહેર ખબર વાંચી કે તમે અમે તમને સમ્યક દ્રષ્ટિ આપીએ, દ્રષ્ટિ ફેરવી આપીએ કે બધું સવાર બધું બધું બી દેખાય, બસ બીજું પછી મહેનત કરવાની નથી, દ્રષ્ટિ ફેરવી આપીએ. એટલે તમે પરિવાર કે અમે આવીશું સર, એમને સાંભળો કે એમાં પેલા પાંચ વખત કશું છે ને, એમાં પાંચ વખત એમણે લખ્યું છે કે આ ત્રણ વસ્તુ પાંચ વખત જો વાંચો તો તમને સારું. હું ઘરથી સંકલ્પ કરી લીધો કે ભાઈ જવાને મને ઘર નવકાર મંત્ર વિશે એક ભાઈ ને કેન્સર થઈ ગયું આપણા ગઈ આવી, અને કોઈ સંત ને મળ્યા એને કહ્યું કે ભાઈ બધું સુધી નવકાર જ માત્ર કર, તે આખું કેન્સર ચાલી ગયું. ડોક્ટર ની બોર્ડે કહી દીધું કે કઈ નથી બોલે ને તો પ્રભાવશાળી છે, કામ નીકળી જાય. નવકાર મંત્ર એકલો બોલવા જેવો નથી, એ સંન્યસ્ત મંત્ર છે. શું છે? સંન્યસ્ત મંત્ર. એટલે આ આચાર્ય સંન્યસ્ત નથી. સંન્યસ્ત તો જે સંસારમાં એક ત્રણ વાર કરતા પણ ના હોય ત્યારે સંન્યસ્ત થાય, કરતા ભાવ ના હોય, અહંકાર ખરાશ થાય ત્યારે સંન્યસ્ત થાય. એ સંન્યસ્ત મંત્ર એ લોકોને બોલવાનો છે, અને આ લોકોને બોલવાનો છે. પણ આ લોકોને સંસારમાં રહ્યા એટલે નમો ભગવતે વાસુદેવાય નમઃ શિવાય બધા મંત્રો બોલવા જોઈએ, અને જે સંન્યસ્ત થયેલા છે એને એક જ મંત્ર બોલવાનો. એટલે આ ત્રણે મંત્રો બોલે ને એટલે બધા કામ થઈ જાય. ઋષભદેવ ભગવાને કહ્યું હતું કે આ મંત્રો ભેગા રાખજો, ડેરામાંથી દેજો. કે લોકો મંત્રો વેચી નાખ્યા, પણ વેચાર નહીં વેચી નાખ્યા, વેચી નાખ્યા છે આપડા લોકો. સદગુરુ ગુરુ સંદેહ માં હોય અને ગુરુ કહેવાય, પોતે શંકામાં હોય અને હવામાન સાથે થોડું થોડું કહી આપતો હોય એને ગુરુ કહેવાય, અને સદગુરુ એને સંદેહ ના હોય, શંકા ના હોય. ગુરુ સદગુરુ જે હોય ગુરુ કૃપા એ જ કેવળ છે. આજે ભાઈ પૂછે છે, એમણે જ્ઞાન લીધું છે હમણાં વડાલા લીધું આ વખતે, એમનો પ્રશ્ન છે કે હું શુદ્ધાત્મા છું એવું બોલવું અને સોહમ બોલવું એમાં શું ફેર છે? સોહમ નો અર્થ જ નથી, શુદ્ધાત્મા તમે છો જ, સોહમ તો શું થયું? તે હું છું. તમે આપણું શું કલ્યાણ કર્યું? આ તો હું શુદ્ધાત્મા છું એ તમારું કલ્યાણ. આ શુદ્ધાત્મા એ હું છું કે છે. શું કે છે? અને પેલું સોહમ એટલે તે હું છું. તમે હમત પડી ને આપણે એ સોહમ છે તે સાધન છે સુધાર્થમાં પ્રાપ્ત કરવાનું. એ સાધન છે, સાધ્ય મળી જાય એટલે સુધા સાધન છૂટી જાય. સોહમ સાધન છે સાધન છે. હવે તમારે સિદ્ધાર્થ માં બોલવાનું એટલે શું નામ આપનું? મનસુખભાઈ. સિદ્ધાર્થ માં તમને રોજ રાત્રે ધ્યાન રહે છે બરોબર? હવે અખંડ સત્સંગ માં રહેવાને માટે, અખંડ સત્સંગ માં રહેવાને માટે ભૌતિક દ્રષ્ટિએ શું શું ઉપાયો કરવા? અખંડ સત્સંગ માં રહેવા માટે ભૌતિક દ્રષ્ટિએ શું શું ઉપાયો કરવા? અખંડ સત્સંગ માં રહેવા માટે અખંડ એટલે નિજ આગોપા થના થાય એવું એવું આપીએ છીએ. ત્યારે બધો ઘરમાં બેઠો બેઠો એટલો બેઠો બેઠો પણ સત્સંગ જ કર્યા કરે, જરૂર જ ના પડે, અવલંબન ની જ જરૂર ના પડે. એવો જો ગુને હોય એવી મોકળાશ હોય તો બહુ સારી વાત છે. લોકો પુણે હોય ને અત્યારે તો મશીનરી જેવા મહેનત કરે તો ખાવાનું મળે. એટલે અખંડ સત્સંગ શુદ્ધાત્મા તરીકે જોઉં. મારા પાસે કાળો આવે કે થોડો આવે, મારો પેશન્ટ ગરીબ છે કે શ્રીમંત છે, આ નજર મારી છે જ નહીં, જતી રહી. અને મારે એવું લાગે કે હું 24 થી 24 કલાક સત્સંગમાં ને સત્સંગમાં જ રહું છું. દવાખાનું ચાલે છે ને આ જ્ઞાન જ એવું છે. અખંડ સત્સંગ જ્ઞાન, આ જ્ઞાન માં તો પ્રશ્ન જ પૂછવા જરૂર ના પડે, પ્રશ્ન ની જરૂર ના પડે. અહીં પ્રશ્ન જ હોય ને, વિન પ્રશ્ન ઉત્તર થાય, અંદર અંદર ઉત્તર થાય. તો અને પ્રશ્નો માં જાય તો ભ્રાંતિ ભી થાય. આ જ્ઞાન માં પ્રશ્ન ની જરૂર જ નહીં. આ તો જ્ઞાન ના લીધું હોય તો પ્રશ્ન પૂછવાની જરૂર. બાકી પ્રશ્ન હોય તો ભ્રાંતિ ભી થાય છે. તો પ્રશ્ન બધા સોલ્યુશન આવી ગયું પછી ના પ્રશ્નો છે. તો આ તો બુદ્ધિ નહીં ઉભી થાય, કુદા કુદ કરે પછી. ડાક્ટર ને નિરંતર સત્સંગ રહે છે, એ દવાખાનું ચલાવતો હોય સત્સંગ રહે છે. બૈરી છોકરા છે, બધું જ છે. કારણ કે અમે 5 આજ્ઞા આપીએ છીએ, 5 આજ્ઞા આપીએ છીએ. નિરંતર તમે મહેનત કામ ધંધા ઉપર હોય તો તમારે સત્સંગ જ રહ્યા કરે. નિરંતર સત્સંગ રહ્યા કરે, ભગવાન જ દેખાયા કરે, નિરંતર દેખાયા કરે. આવડું મોટું ઊંડું છે, પછી બધા ભગવાન કર્યા કરે, દેખાતા જુઓ છો? થોડું ઘણું રિલેશન રિયલ જુઓ છો? સુખી ગયા થોડું નથી ગયા? ડાક્ટર તો બધું બધાને રિલેટિવ રિયલ જોયા જ કરો નહીં? કેથી કે નિરંતર સત્સંગ કરું છું. આ જ્ઞાન એવું છે કે સર્વ સમાધાની જ્ઞાન છે. એટલે બધું જ જાતનું સમાધાન છે. પ્રશ્ન ફરી ઉભો થાય જ નહીં માણસ. અને પ્રશ્ન ઉભો થાય તો આપણે જાણીએ કે આ માણસ બુદ્ધિ પર ચાલ્યો, એ બુદ્ધિ ખૂટવી મારે પાસે. પ્રશ્ન જ ઉભો કરે એવું નથી આ જ્ઞાન. જ્ઞાન ના મળ્યું હોય તમારી બધા પ્રશ્નો પૂછવા જોઈએ. મન ને સમાધાન થયા છે, કોઈ જતી મેદ નહીં ને, અને લીધા પછી એને કશો પ્રશ્ન ઉભો થતો નથી, દસ જ થતો નથી. એટલે બુદ્ધિ માં ગુદાગુદ કરતી હોય ત્યારે હું તો ભૂત રે માણસ નિરંતર સમાધાન રે અને શું પૂછવાનું. બીજા કોઈને પૂછવું હોય તો આવો કે આગળ આવો. કોઈ નવા ભાઈઓ આવ્યા છે? નિરંતર છે તમારે? નિરંતર એ કે છે મારા આનંદ નું વર્ણન કરવા જવું તો કાળજુ ફાટી જાય એવું છે. એનું વર્ણન ના થઈ શકે. આખું મોક્ષ આપેલો તમારા હાથમાં પણ આવ્યો, તમે જે ગુજાયા કરો તેને કોઈ શું કરે? હાથમાં જ મોક્ષ આપેલો બરોબર. આનંદ ઉભરાય છે ને, બસ બસ આજુ નથી, છ દાડા તાળે જોડી લીધેલું છે. એ જો આ જો હોય ને તો એ પૂજા કરવા રહે ની બીજે ગયા થડાતો હોય, હું હમણાં થડાતો હોય. અત્યારે આમ માઈ ફૂકીને બોધો કરી રાખે બધું. ભગવાન હિતમાં જ હોય છે નિરંતર, પરીક્ષા પરીક્ષા કરતા ને દરેક જીવ ના હિતમાં જ હોય છે. એ જો હાજો થાય ને તો આ મંદિર માં રહે નહી. એ તો રહે નહીં. આ મુંબઈ શહેર છે, મોહમય શહેર, અમારે ક્યાંય પટકવા નાખી જાય. એટલે બધું ભગવાન નો નિયમ છે, દરેક જીવ ના હિતમાં જ પોતે રહેવું. જીવ વાંકો ચાલવું હોય તો વાંકો તો એ પોતે બંધ કરી દે, તારે તેમાં પાવ તો કરે. અને જીવ ભગવાન ને જો સંભાળતો હોય તો હેલ્પ કરે. ભગવાન તો પાસે જ છે, પાસે કઈ છેટે લેવા જવાનો જ નથી. પણ આપણે વાંકા તો એ વાંકા, આપણે કઈ વાંકા તારે કહે આ અમારે બંધ, અને આપણે સંભાળીએ તો એ હાજર થઈ જાય. એને એમ કે છે તને હાજો કરે તો તું આ સેવા ફૂટી જશે તારા. મારે જે તને કર્યું છે બધું બરોબર છે, તારા હિતમાં છે, વ્યવસ્થિત છે બધું. આ તારી પર કંટ્રોલ મૂક્યો છે, કંટ્રોલ તું હિતમાં, તારા હિત માટે કરે ને. બાકી ભગવાન તો કોઈની પરીક્ષા જ કરતા ને, પરીક્ષા કરે નહી એ તો પોતે જ ના પાસ થયેલો હોય તો જ પરીક્ષા કરે. જો આ તો પાસ થયેલા ભગવાન તો બધી રીતે, એ જ બધા પરીક્ષા કરે લોકોની. બરોબર ને ભગવાન છે એટલે એવું તેવું નથી. આ ભગવાન એને હિતના માટે કરે છે એવું કહેજો ને. હું એને એમ કહ્યું અને આપડા પેલા નૌકાર મંત્ર સાઈડ મંત્ર છે ને, જરા આપજો તો થોડા દાડા બોલશે, બે દાડા બોલશે લાગે પડી જશે. તો કે આ દક્ષિણ દિશામાં કે આપણે મોઢું કરીને તસવીરો લગાવવા કે શું કરીને? એ દક્ષિણ દિશામાં રાક્ષસો રહે અને બીજી દિશામાં બ્રહ્મા વિષ્ણુ મહેશ રહે તો ફોટો દક્ષિણ દિશામાં મુકાય? એ તો બીજી ભીત ના હોય, દક્ષિણ દિશા ની ભીત હોય એ બાજુ મૂકો. તો અને તો ભીત ઉપર લખવું ઉત્તર. આ બધું રોંગ બિલું બોલ છે, આ બધું રોંગ બિલું બોલ છે. તો આપણે લખવું ઉત્તર મને પારક નથી આવ્યો આ સંસ્થાનો, આ સંસ્થાનો પાર નથી આવ્યો. અમે જે જ્ઞાન હતું ને એટલું જ્ઞાન હતું, બીજું બધું તો આ કલ્પિત છે. બધું કલ્પિત છે, કલ્પિત છે. તમે દવાખાનામાં રહેશે ને સમાધિ એ જ જ્ઞાન છે, અને એ સમાધિ કામ કરતા સમાધિ રહેશે. સંસાર ચલાવતા બહેરા છોકરા હાથે સમાધિ રહેશે. પછી આવે શું જોઈએ આથી બધા? સામાન્ય માણસ ને સંસારી બાબતમાં અને આધ્યાત્મિક બાબતમાં દ્વિધા રહેતી હોય, વૃત્તિઓ પેલી બાજુ ખેંચી જતી હોય, બીજી બાજુ આ બાજુ આધ્યાત્મિક માં આવવાની ઈચ્છા હોય, તો કે એને શું કરવું જોઈએ? શું પોતે જ છું કે છે પોતે જ સવાલ એ છે કે સંસારિક જવાબદારી ખેંચી હોય આ કામ કરો તે એમ કરો કમાવો ખાણું કરો બરાબર જન્મા કેટલા જાય તો હે ભગવાન નમસ્યા કરીને બેસી જાવ એમ જન્મા જન્મ કરતી હોય સામાન્ય એવું થાય છે કે રાતે સૂતી વખતે જાણે કે ભગવાન શ્રી ના ખોરાક માથું મૂકે ને કે અંબાજી ના ખોરાક માથું મૂકે ને એ માં તારા ખોરાક સૂતો એમ ગણતી ગયા બિલકુલ શાંત ત્યાં કિરાત પસાર થઈ એમ હંમેશા લગભગ બનતું હોય રાતે ગરમસર ચાલી એવું નહીં પણ પેલી જવાબદારી કે આ સમાજની જવાબદારી માં જીવન બરબાદ થઈ રહ્યું છે ને કામ એમ મનમાં ઉદ્ધાર થયા કરે તો એને માટે કઈ દિશામાં સ્થિર કરવા માટે શરીરને જવાબદારી અદા કરવા માટે એ બે ગાડા બે ઘોડા પર સાથે પગ ચડવું પડે છે એ એમાં જ રસ્તો શું કરવું માતાજી ભક્તિ કરો બીજા કોની કરો છો ભગવાન શંકર વધારે પ્રિય છે શંકર ભગવાન વધારે વધારે પ્રિય છે બે તેની કરો ચલો આપણે મારા આપો એમને દાદા ભગવાન જોયેલા પહેલી જ વખત હે પહેલી જ વખત આ ભાઈ દાદા ભગવાન આ તો પટેલ છે દાદા અંદર અંદર દાદા ભાઈ અંદર છે તે પ્રગટ થયેલા છે 14 લોકનો નાથ છે આ તમને મારા પહેરી અને રોજ એક કલાક બોલો તો અંદર તો તમારે બધું જ સાધન છે શું કહ્યું માતાજી ના લાલ છે પાછા અંબાજી માતાજી ના લાલ છે અંબે લાલ છે શું છે માતાજી ખુશ થાય માતાજી ખુશ નહીં થતા મને અહીંયા અંબેલાલ બોલાયા છે આજે હવે એક કલાક રોજ કરો આવે તો તે કોઈ પણ ટાઈમે કોઈ પણ ટાઈમે કોઈ પણ ટાઈમે ગમે તે ટાઈમે એની ટાઈમ જો અને પછી તમને ગમે તો સતલજ સાહેબ મને એમાં જ કાઢજો એ જ શિવ છે એ જ મહાદેવજી છે એ જ છે તો એ છે અરે એ જ માતાજી છે અને એ જ મહાવીર છે અને એ જ કૃષ્ણ છે હા બીજો ભેદ છે નહીં આ 14 લોકો નાશ પ્રગટ થયેલો છે ત્યારે જ કામ થાય એવું છે માટે તમે કામ કર્યા કરો શું કરું બરાબર ને ધીસ ઇઝ ધ કેશ બેંક ઓફ ડિવાઇન સોલ્યુશન એટલે બીજી બધી ભણગડે ખોલજો ને આ બધું અહીંયા તરને તરત રોકડે રોકડું છે પછી શા સારું આ બધી ભણગડે આ તમારે શું પૂછ્યું કહો હરિહર પંડિત મહેસાણા વાળા મોટા જ્યોતિષ છે મુંબઈ સમાચાર માં એમના 20 વર્ષ થી ભવિષ્ય નહીં આવે છે જાણકાર હોય ને સાચી જેટલા જાણકાર હોય એટલો લાભ થાય તદ્દન સાચી વિદ્યા છે જ્યોતિષ એ જ્ઞાન નથી વિદ્યા છે લોકોનો તમને કહે તો તમને શાંતિ રહે કઈ જો સાચી વિદ્યા હોય તો એ ગણિત ના જેવી વસ્તુ છે અને જ્ઞાન તો જયારે પોતાને દ્વંદ્વ મટી જાય ત્યારે જ્ઞાન થઈ જાય દ્વંદ્વ નફો ખોજનારે તો ગાળ ભળે ગાળ ભળતા અસર ના થાય દ્વંદ્વ મટી જાય ત્યારે જ્ઞાન કહેવાય દ્વંદ્વાતીત હોય જ્ઞાન આ તમને કર્યા કરો બહુ લાભ પરિવાર કાયમ બોલાવીશું તેમ દ્રષ્ટિ બદલી આવી પછી કાયમ કાયમ સમાધિ પેલા ડાક્ટર કહેતો ને એમને દ્રષ્ટિ બદલી આવી બીજું કશું નહીં કર્યું કાયમ સમાધિ દવાખાનું ચલાવતા સમાધિ બધો પૂછો કે 1:30 બજે તો શાદી થઈ રહ્યો હતો આ ફજે તો નહીં થતો અરે 1:30 ભજે તો આ તે રીત છે આ કયું કયું બધા આવું હોય સત્યમાં કેવું હોય આનંદ હોય શું શાંતિ હોય શાંતિ જ કહેવાય એટલે તો કઈ વાતચીત કરો તમે કઈ વાતચીત કરો લોકો જાણવાનું મળે કઈ પ્રશ્ન જ નથી થતો એટલે શું કરું કે શું નામ આપનું હરિહરભાઈ હરિહરભાઈ ખરેખર હરિહરભાઈ છો આ હરિહરભાઈ મારું નામ છે જ્યોતિષી અટક છે જ્યોતિષી વિદ્યાનો એનો માલિક છું એક્સપર્ટ છું એવું નક્કી નથી કરી ના ગમે તે, પણ એક વિદ્યા ના આપણી પાસે સાધન છે ને, પણ એ બધા એ બધું તે આપણું રૂપ નથી. આ આપણે કોણ છે એ આપણું રૂપ, ભૂત કોણ છે? આ તો આ બાઈ નો ધણી થયું, અને મામો થયું, અને કાકો થયું, અને કુવો થયું, કેટલી બધી રોંગ બધી બેઠી. શું લાગે તમને હરિહર ભાઈ, શું લાગે તમને કોણ બને? સહજ ભાવ છે બધું. બનાવનારો છે નહી, નકામા લોકો આરોપ આલ્યો, ભગવાન ના આરોપ આલ્યો. ભગવાન ક્રિએટર છે, એટલે સુભાર છે, ક્રિએટર ક્રિએટર કર્યા કરું. ભગવાન સુભાર નથી, એટલે ભાઈ ના સાયન્ટિસ્ટ મારે કેવું પડે છે, ગોડ ઇઝ ક્રિએટ ઇઝ કરેક્ટ બાય ક્રિશ્ચિયન વ્યૂ પોઈન્ટ, નોટ બાય ફેક્ટ. તારા વ્યૂ પોઈન્ટ થી બરોબર છે, રાષ્ટ્રિકમાં એવું નથી. અને તું ના જાણું પધાર બધું આ એ પઝલ એક વખત સોલ્વ થઈ ગયું છે. ધ વર્લ્ડ ઇઝ ધ પઝલ ઇટસેલ્ફ, ધેર આર ટુ વ્યૂ પોઈન્ટ ટુ સોલ્વ ધીસ પઝલ, વન રિલેટિવ વ્યૂ પોઈન્ટ, વન રિયલ વ્યૂ પોઈન્ટ. પઝલ સોલ્વ થઈ ગયું પછી પઝલ ઊભું થાય જ નહીં ને. હરી હરભાઈ ને માળા પહેરાવે પ્રશ્ન છે. આ સૂર્ય ચંદ્ર ગ્રહો એ બધું પૂજગલ જ છે? જ્ઞાન થયા પછી આપણા ઉપર એની અસર કેટલી? બહુ દાડે આવ્યા છે રીતે આગ્રહ એનો રહેતો જ નથી. ના પણ આ ગ્રહો કોણ છે? આગ્રહ, દુરાગ્રહ, અટાગ્રહ, કદાગ્રહ, મતાગ્રહ, એ બધા આ નવ ગ્રહો મહી છે. આપણે મહી અને એ નવ ગ્રહ ઉપર છે. આપણા મય ગ્રહ ગયા એટલે બધા અસર ના થાય. આપણે આગ્રહ રહ્યો નથી ને, એટલે વિધિ કરી લો. પાંચ દસ ઓગણસી સવારે અવિનાશભાઈ ને બિલીફ માં ના હોવું જોઈએ, પણ બિલીફ સાથે બોલે ભગવાન શું કહ્યું? વ્યવહાર થી કરતા છે. શું કહે? વ્યવહાર થી કરતા છે, હાથના વ્યવહાર થી કરતા છે. બરાબર, નિશ્ચય વ્યવહાર થી કરતા. એટલે શું? એટલે સ્થાનક વાસી મારા વ્યવહાર થી આપડે ભગવાન સમજે તો બોર પડે તમે નવનીત છો, પણ બિલીફ માં છે તમે? આ બાઈ ના ધણી થઈ બિલીફ માં છે તમે? બોલો ખરા, હું બાઈ નો ધણી છું. બિલીફ માં નહીં, આ લોકો ને તો હું છું, હું આચાર્ય મારો છું, બિલીફ માં એ છે. ઉપાધ્યાય હોય તો ઉપાધ્યાય કહેવામાં આવતો નથી, વ્યવહાર છે. પણ બિલીફ માં રહેતો બિલીફમાં વ્યવહાર થી હોય તો ઊંચલી રહ્યું નહીં. બિલીફ ને લે તો ઊંચલી થાય. મોટા મોટી ભૂલ છે. હું 56 વર્ષ નો છું, તે બિલીફ માં છે. બિલીફ માં બધું ઉડી ગયો ને, બિલીફ ગઈ. હું સ્ત્રી છું, એ બિલીફ છે તમને? અને લોક પૂછે તમે કોણ છો? સ્ત્રી છે. વ્યવહારમાં કેવું પડે? વ્યવહારમાં કેવું? પણ બિલીફ માં એવું ના થાય. ભગવાન એમ કહ્યું વ્યવહાર થી કરતા છે, એટલે વ્યવહાર થી લોકો તમે કહ્યું આપડે કેવું પડે મેં કર્યું પણ બિલીફ માં ના પડે બિલીફ માં ના પડે લોક પછી તમે કર્યું આ કેવું ભગવાન ની વાક્ય આપણ વાળી માના ડાયા પુત્ર અવિનાશ છું બધા આપડે કબૂલ કરીએ કો આત્મા કબૂલ કરીએ એવું અવિનાશ પણ બિલીફ કોણ એવે અને નિશ્ચય બિલીફ માં તો હું શુદ્ધાત્મા છું શુદ્ધાત્મા ફૂલ રૂપે કરી અને વ્યવસ્થિત ફળ આપે છે વ્યવસ્થિત ફળ આપે પેલું સૂક્ષ્મ રૂપે હોય છે કર્મ કર્મ કર્મ પ્રયોગ ક્રમ સૂક્ષ્મ રૂપે સૂક્ષ્મ રૂપે છે અને આ મિશ્રતા કરીને આપે છે સ્ત્રી એકલી ના આપે સાસુ સસરો હાળો પણ બધું આપે બધું વરગાડ બધું એટલે એક એક વિષય ખોલવા જતા કેટલા લફરો સાસુ સસરો મામો સસરો મામી ત્યાં બધું વ્યવસ્થિત કામ છે વ્યવસ્થિત કરીને આપે છે વ્યવસ્થિત જ રાખે છે સૂર્ય ચંદ્ર તારા બધા ને નિરંતર વ્યવસ્થિત જ રાખવું એનું કામ છે વ્યવસ્થિત એ જળ શક્તિ છે ચેતન શક્તિ અને એને જ જગત ભગવાન માને છે બહારના લોકો ભગવાન કરતા છે એને જ કરતા કે બરોબર કે એમની સમજણ પ્રમાણે બરોબર છે એમનો અવલંબન કરી ગયું અવલંબન છોડાય જાય દુખી થઈ જાય એનું જે અવલંબન છે એને કોઈ છોડાવવાય નહીં બીજું હાલીએ તો પેલું જોડે છૂટી જાય એટલે આ વ્યવસ્થિત શક્તિ બધી કરતા છે એટલે કે આહાર લેવા ગયા અને તો જરા મોડું થઈ ગયું તેવું થયું જે બન્યું એ વ્યવસ્થિત લઈને આ પાછા આવવાનું હોય અને જે હોય મીઠા વધવાનું હોય તો ફૂકી દેવાનું મળે વ્યવસ્થિત છે ને વ્યવસ્થિત કર્યું છે ને કોઈ કર્યું નથી નહીં હાલદાર એવું નથી કર્યું હાલના તો નિમિત્ત છે બરાબર છે આ તમારું વ્યવસ્થિત જોર કરે છે બરાબર એટલે આપણે વ્યવસ્થિત છે કઈ અને આપડે કેવું તમે જુદા નવીન ચંદ્રભાઈ જુદા હાથી નવીન ચંદ્ર તમારે કેવું ભાઈ આહાર હોય ખાઈ લો ઘેર પર અમે છીએ તમારે જોડે બરાબર એટલે આ વ્યવસ્થિત શક્તિ બધું કરે છે ફરે આ વ્યવસ્થિત શક્તિ બધું આ પ્યાલો છે કાચનો આ કાચનો પ્યાલો હોય તો હું લઈ જતો હોય તો આમાં આમ મારા હાથમાં છટકી ગયો આમ પ્રયત્ન કરું તેમ છતાં પડે તૂટી ગયો હાચું તો કોને તોડ્યો તો લોક શું કે મને કે તમે તોડ્યો તમે તોડ્યો બરાબર લોક તો દેખે એવું બોલે હું કઉ ભાઈ મેં પ્રયત્ન ફેરું બી કરું મારે ક્યાં તોડ્યો છે પણ આ વ્યવસ્થિત શક્તિ તોડે છે લોકોને ખબર નથી એટલે વ્યવસ્થિત શક્તિ આ તોડે છે વ્યવસ્થિત શક્તિ તોડે છે એમાં આપણે નોકર ના હાથમાંથી કઈ પડી ગયું પ્યાલા કઈ પડી ગયા તો આપણે સમજ્યું નોકર નો દોષ નથી નિમિત્ત છે બિચારો બરાબર વ્યવસ્થિત શક્તિ તોડ્યું ક્યાં શા માટે તોડે છે કારણ કે વ્યવસ્થિત શક્તિ બધા જીવ માત્ર નું ચલાવવાનું એટલે જો પ્યાલા ના ફોડે તો આપડા લોકો ડઝન કપડા પીલા હાથ પીડી કરાવી આપડા કારખાના વાળા ચાલે નહીં ચાલે નહીં અને આ જોટો હું એક લાવું ત્યાં બીજી હું ચલાવું પછી ભીડવાનું ચાલે જ નહીં વ્યવસ્થિત શક્તિ બધા હું ચલાવે બધા હું ચલાવે એ વ્યવસ્થિત શક્તિ આપણી સમજમાં આવી વ્યવસ્થિત મનમાં સમજી જવું બરાબર બરાબર બરાબર હવે ત્રણ વાક્યો થયા રિલેટિવ વેપારી રિયલ વેપારી ભેગા થતા હોય રસ્તામાં વાંચવા મળતી હોય બધી ફાઇલો ઋણાન બંધ વાળા બધા ફાઇલો ફોરી વાળા ભેગા થતા ને તો વિતરાગ જ છે આપડે આ ફાઇલો જોડે જ રાખજે બીજો બહાર રાખજે નથી રાખજે નથી જે બધું બગાડ્યું હોત ને તો પાર જ નહીં આવે આ તો બધે 5,000 માણસ બગાડે છે અને એમ કહેવાય હારું બટેક બટેક કરાવે. બીજા બધા વિતરાક જ છે, બીજે કઈ રાખજો નથી બધી. બીજો કોઈ પ્રત્યે રાખજો આટલા મને આટલા ગુસાયા કરે. તો પોતા પોતાના એમાં એમાં ટોળામાં ટોળામાં ટોળામાં આમાં કર કસાય કર્યા એમાંથી ગુસાયા કરે. એટલે આપડે ફાઇલ આ ફાઇલ નંબર 1 નવીનચંદ્ર તમારે આ ફાઇલ નંબર 1 આ ફાઇલ નંબર 1 એના સાથે વ્યવસ્થિત પ્રેરણા કરે છે, વ્યવસ્થિત પ્રેરણા કરે છે. તો પ્રેરણા કરે એ પ્રમાણે નવીનચંદ્રભાઈ જાય તો તમારે જોયા કરવાનું. એટલે આ ફાઇલ નંબર 1 ફાઇલ નંબર 2 જોડે કઈ સહાય હોય તમારે નક્કી કર્યું મારે સંભાળ નિકાલ કરો તો એનું મન ફરી જશે. ના ફરે તો આપડે તમે આજ્ઞા પાડી માટે તમે ગુના માં ના આવ્યા. મારે સંભાળ નિકાલ કરવો છે એ આજ્ઞા પાડી તમે ગુના માં ના આવ્યા. આ દંગ પછી બૂમ કરતા હે કાલે તો આપણે જશે ઘી ભરીને એનો સંભાળ નિકાલ કરીએ. અને પછી છેવટે એમ કહીએ કે ભાઈ તમે તો વ્યવહારમાં મોટા માણસ જણાવો એમ કહીને ઊંચું મૂકી દેવો કે ઊંચું મૂકી દેવો. આપણે એને રાગ દ્વેષ ઉડી ઉડી જાય ને, વેર બનતા તો અટકી જાય. વેર થી આટલે કદું ઉભું રહ્યું, વેર થી ઉભું રહ્યું આપણને કે તમારા અક્કલ નથી. કે ભાઈ તમે તો આજ જાણી, હું તો પહેલી જ જોડતો હતો. ઉકેલ આવે પેલા પેલો ખુશ થઈને ઘેર જઈને ખાય એમ ઘરે. અને આપણું શું ક્યાં આપડે શું ક્યાં આપડે ક્યાં પાર આવવાનું. આપડે ભાગી છૂટવું છે. શું થયું અમારું ઊંઘા તો અહીં કદાચ નહીં જવા દે કોઈ. ઊંઘા તો અહીં પડ્યો કોઈ જવા નહીં દે. એટલે જેમ કે એમ હટાઈ પટાઈ પડે નીકળી જવું. સંભાવે ફાઇલો નિકાલ કરવાનો. સંભાવે ફાઇલો તમારા તમારા ત્યાં આગળ ત્યાં આવે સાંભળવા આવે બધા બધી ફાઇલો બધી કોઈ રાગ છે કોઈ દ્વેષ છે એ બધી ફાઇલો. જ્યાં ત્યાં ઉપવાસ મેં કર્યું હોય ફાઇલો જે એ બધી ફાઇલો ને કઈ દસો આપણને યાદ આવે ને તો પ્રતિક્રમણ કરવાનું. પ્રતિક્રમણ પ્રતિક્રમણ એ પ્રતિક્રમણ નું તમને અનમે લખેલું છે એ પ્રમાણે પ્રતિક્રમણ કરવાનું. બધા પાછા અંબારી અંબારી એ પ્રતિક્રમણ થી બધું ધોઈ જશે. મન ચોખ્ખું થઈ જશે. હા તમારે કરવાનું નહી. જેને કર્યા તો અતિક્રમણ છે એને પ્રતિક્રમણ કરાવવાનો. એટલે કર્યા તો કોને? મને. નવીનચંદ્ર. નવીનચંદ્ર. હા તો તમારે તો તમે સુધારતા બરાબર ને. નવીનચંદ્ર ને કેવું ભાઈ અતિક્રમણ કર્યું હતું ફલાણે મારે જોડે ત્યાં આગળ અમદાવાદ માં ફલાણે તો એ પ્રતિક્રમણ કરો મને યાદ છે તારે. બરાબર એ પ્રતિક્રમણ કરાવો. એમ કે ધોઈ જાય ધોઈ જાય પાછલું ધોઈ જાય અને નવું ઉભું ભૂલ થાય નહીં. આ ફાઇલો સંભાળી કરી દીધી. અને તો આપણો શુદ્ધ આત્માનો અત્યાર સુધી તો આપણો સાથે અવિનાશ નો નાખતા હતા. બેંકમાં અવિનાશ નું ખાતું, બગલા અવિનાશ ના, મકાન બૈરા છોકરા અવિનાશ ના, જતી વખતે કોઈ નહીં આપણું નનામી કાઢે. નનામી કાઢે નામ આપી લઈ લીધું. ત્યાં બેંક બેંક નું શું થાય કે ગયું હતું બધું જપ્તી માં ગયું બધું. અને ઘૂંચો લઈ જાય જતી વખતે ટીકા પાત્ર ના થાય એવી રીતે રહેવું. ટીકા પાત્ર થાય દુઃખદાયી થઈ પડે ને. તો ટીકા પાત્ર થવું તેમાંથી બે બાજુ એક રસ્તો કરવો. એક તો બિલકુલ ટીકા પાત્ર ન થવું અને કોણ તો એ ટીકા પાત્ર આપડે સર ના થાય તો છૂટા થઈ જવું સારું. સાથે વિહાર કરીએ છીએ. અને હમણાં હવે પછી બે થાણા ગુજરાત માં જવાના છે અને હું અને એક બીજા મારા છે બોમ્બે સાયન માં રોકાવાના છે. અને એ તો પ્રકૃતિ બંને મળે. કદાચ કોઈ કોઈ વખત એમ થાય તો શું થાય તો હું જતું કરી દઉં. પણ બે ચાર ત્રણા ચાર મારા છે. બે મારા ગુજરાતમાં જવાના છે આ ચોમાસા પછી પૂનમ કાર્તિક પૂનમ પછી અને બે મુંબઈ જવાના છે સાયનમાં. પેલા ભાઈ બોલાયા તેમના છો નામ છે તો એ દમેતીબેન. દમેતીબેન બીજા કરાવતી બોલાવ્યા હતા. કેટલા વાર સાંભળ્યું છે કે અમે ગયા હતા, કયું ગમે તું દાદાજી વાતચીત કરો સત્સંગ ની કે છે. મેં કહ્યું અત્યાર સુધી શું કર્યું તમે? ત્યાં કરીએ છીએ, હાલ એ છે, આ કરીએ છીએ, વ્યાખ્યાન કરીએ છીએ. મેં કહ્યું શું કરવાનું? આપડે ત્યાં સુધી કસાય રે, પોતાનું સ્વરૂપ ભાન ના હોય ત્યાં સુધી સંપૂર્ણ કસાય નું જોર છે. શું છે? ત્યાં સુધી રોપણા કરાય નહી, એટલે અમે જ્ઞાન આપીએ લોકો. મેં કહ્યું હવે તમને શું કરો? કસાય થઈ રોપણા કરે નરકે છે. શું કરાય? કે કોઈ માણસ ને જ્ઞાન ના મળ્યું, ત્યાં સ્વાધ્યાય કરાય પોતાને, અને બધા શું ભયા કરે? ઉપદેશ ના અપાય. ઉપદેશ તો કોણ અપાય? કે જે કસાય કસાય જેના પોતાના કંટ્રોલમાં આવી ગયા. હાજી કંટ્રોલમાં આવી ગયા. હા, હજુ બિલકુલ ખરાશ ના થઈ ગયા પણ કંટ્રોલમાં આવી ગયા. ભાઈ જેને આપી શકાય સમજ પડે ને? તો જ તે પ્રત્યા જ્ઞાન અવરણ થાય. શું કહ્યું? સમજ પડે ને? નહીં તો આ તો બધું અસંયમ કહેવાય. અસંયમ અસંયમ એટલે એ તેના પછી જ્ઞાન લઈ ગયું. બધું જ્ઞાન લઈ ગયું. ત્રણ જ ઘેર આવીને આપણે ત્રણ સાત આવ્યું. અમને અમને સામા મળ્યા તમારા. અમે જયારે બોમ્બે આવી ગયા હતા ત્યારે દમયંતીભાઈ મહાસદજી અમને પણ વાત કરી. હવે આપડે આમ વ્યવહારમાં ખોટું ના દેખાય, વ્યવહારમાં લોકો દુઃખ ના થાય. તો તે આપડે હાનિમય રહી અને ઉકેલ લાવવો, અને કાંતો આપણે કરી દેવું. બેમાંથી એક કરવું. ગુજરાત ના રહેવું, ગુજરાત ના રહેવું. સમજાય ને? આપની વ્યવસ્થા કરવાનો છે કે કાં તો એમાં એનો નિકાલ લાવવાનો, અને કાં તો અહીંયાથી દૂર થઈ જવાનું. પોતે પોતાનું જેના ઉપરથી પોતાની શ્રદ્ધા કરી છે, જેને આપણે માન્યતા કરી છે, જેના ઉપર આપણે કોઈ છે માની આ વસ્તુ સાચી છે, તો એ પણ આપણે પકડી લેવાની. એમના જેવા લગભગ 6 છોકરા બ્રહ્મચર્ય વ્રત લીધેલા છે. ઓહો, એમને દીક્ષા આપવાની છે. તમારા જેવા અપાય ને અમારે દીક્ષા ના અપાય. આપણું થાય અધિકારી આપ છો ના પડે, અપાય નઈ. વ્યવહાર માં ના અપાય, વ્યવહાર તમારે અપાય. સાધુ આપી શકે ને? સાધુ આપી શકે એટલે તમે આપી શકો એમને. આપ આપી શકો પણ એ આવા છોકરાઓ છે. એટલે તેમાં વડોદરામાં છે, આ છોકરા બધા રહેવા માટે વિશ્વાસ થઈ બધું મોટું બાધવા નાખી છે. આપની કૃપાથી હું દ્રવ્ય થી ને ભાવ થી સાચો બ્રહ્મચારી બનું. બરોબર છે, એ માગું છું. એ બધું થઈ જવા, બધું થઈ જવાનું, બધું થઈ જવાનું, બધું થઈ જવાનું. એકદમ એકદમ મહારાજ ત્યાં આવી જશે. ત્યાં આ બધા કામ થાય ને? આમ ક્યાં પોતે ઘૂંચાયેલા રહેવું? એ ભાઈઓ જ કહેતી હતી ને? ભાઈઓ જ કહેતી હતી અમે આવી જાય. એ ભાઈઓ કહેતી શણગારો અમને નડ્યો કે શણગારો નડ્યો કે છે. મેં કોઈ એવું ના બોલીએ આપણે જ્યાંથી હિત કરી એના શું તો આ જ્ઞાન પામ્યા એનો ઉપકાર માનવાનો શણગારો નો. શું છોકરાઓ બોલ? હા, એટલે હમણે થોડો કરો વિતરાગ વિજ્ઞાન ખુલ્લું કરવાનું છે. હવે છોકરાઓ સ્વાસ છોકરાઓ બ્રહ્મચર્ય વર્ષ લીધા છે અત્યારે. અને કેવા થઈ ગયું એ બધી આપની કૃપા નું ફળ છે. એટલે આ જગત કલ્યાણ નો નિમિત્ત બને બધા. દાદા નું જે શું આ જગત કલ્યાણ નું નિમિત્ત કે જીવો નું જગત માં ફેલાવું જોઈએ. જગત માં ફેલાવું એ મામૂલી ફેરથી વિતરાગ વિજ્ઞાન આખા જગત માં ફેલાવવાનું છે. એ દાદા નું મુખ્ય તો અમુક જ છે. એકાકારી અમુક જ છે, બીજા બધા શાંતિ પ્રસર. શાંતિ પ્રસર છે જગત માં, શાંતિ પ્રસર. તો એ નિમિત્તે આપણે વિશ્વ શાંતિ. હા હા, વિશ્વ શાંતિ થશે. બધી થશે, બધી બધા. તમારા બધા સાથ ની જરૂર છે. એક ટેકો ના કરી શકે, એક ટેકો ચાલી નહીં. અને અત્યાર સુધી હું બહુ ભયભીત હતો. હાજી, એટલો ભય, સમાજ નો ભય, સાથીદારો નો ભય, અને દર્દ થાય તો એનો ભય, મૃત્યુ નો ભય, એટલા ભયો થી હું ઘેરાયેલો હતો. હવે તમારે શું કરવાનું, દાદા નો સંગ તમને કાયમ મળશે રે, એટલે તમારે રાત્રે સુઈ જતી વખત જયારે હું ભૂલી જાઉં ત્યારે હું સુધાર પર સુધાર માં બોલતા ભૂલી જવાનું. આ દેખાયા કરે, નિધિ ધ્યાસન દેખાયા કરે, તે શક્તિ સીધી પ્રાપ્ત થાય. આ નિધિ આ દેખાયા કરો આશ્રમમાં, અને સુધાર સુધાર બોલતા એક પાંચ પાંચ દસ મિનિટ ઊંઘ આવી જશે. આપડે જાણી જાગવાનું નહીં, એની મહેનત ઊંઘ આવી આખી રાત પાણી પડ્યા કરશે. કુદરતી ઊંઘ આવી ગઈ અને આખી રાત પાણી પડ્યા, એનું ચિંતન થયા કરે. આપડે બંધ કરી શુદ્ધાત્મા છું, હું શુદ્ધાત્મા છું, એનું ચિંતન થયા. બસ બસ શુદ્ધાત્મા તે બોલવાનું, અને રાત નું આ ધ્યાન કરવાનું આટલું, એટલે એનો શક્તિ ઉત્પન્ન થયા કરે. શક્તિ ઉત્પન્ન મારી ક્યાંય પણ ભૂલ થાય તો મારી ભૂલ તરફ ધ્યાન મને દોરે નહીં. બરોબર, એ હું માંગુ છું. નહીં નહીં, પછી આ બધું ભૂલ થવાની નથી. બધું આપણે મળતા રહેશું, બધા મળતા રહે. બહુ મોટું બની જાગીશ, બહુ મોટું બની જાગીશ. દાદા હોય કે તો ઠીક છે, નવ વર્ષ તો બીજા બધા મતલબ ભેગા મળી તમારે જે ઉપાસ રહે છે ને, ત્યાં અમે આવીશું. જૈનો ને વાંધો નથી, હાજર કોઈ ને વાંધો, ફક્ત જૈનો ને શું વાંધો આવે છે કે અમે આ લોકો અમને પહેર્યા છે, ફૂલ ને એમને ગમતો નથી. એમાં આ પ્રહાર પહેરી ને એ ચાલે. બરાબર, તો તમારે ફક્ત એટલું જ અમારે કહેવાનું, અમને કહેવાનું કે આ બધા આયા છે, આ પછી બોલો બોલીએ તો બધા બધા જરાક પરિણામ પામે, એવું બધું બોલવાનું. આ ભાઈઓ એવું જ કરતા હોય, જ્યાં જઈએ ને ત્યાં બધા આવે બોલાવે. જે લોકો રૂઢિવાદી હોય, સંપ્રદાયવાદી હોય ને, એ આ વસ્તુ કે એવી વસ્તુ હોય તો એનાથી બીજા પાસે દ્વેષ કરે હોય, એવું પણ બને, વિરોધ કરે, એટલે એ વિરોધ ન થાય. વિરોધ વિરોધ ના થાય એ માટે આપણે સાવધાન રાખવાની જરૂર નથી. વિરોધ કરવાની જરૂર નથી, આપણે હિંમત નહીં બનવાની. આપે આ જે મને જે હિત શિક્ષા આપી છે એ મારા હૃદયમાં ઉતરે, ભાઈ ઉતરી ગયા બધું રાગ ભરી ગયા. આત્માના અસંખ્ય પ્રદેશોમાં અંતરમાં ઉતરે, આટલી પાંચ આજ્ઞા મારી પાસે બધું ઉતરી જશે. રાત ની શું સુઈ જવતા રે, રાતે શુદ્ધાત્મા છું, શુદ્ધાત્મા મને આ દેખાયો. એટલું રોજ રોજ એ કરવાનું, અને એક આ છે તે આ વિધિ છે, તે દાડા બે ખુદ કરવી હતી. બરાબર, અને વધુ ટાઈમ મળે તો વધુ કરકે કરવી. મોડી થઈ જાય એક વાર તો પછી મસત જઈએ, મોડી કરવી કરે. અટવાડ નામે લખી ગયું છે. હાજી, સરનામું વિશ્વ ઘાટકો પર મુંબઈ. અખુલ્ય બ્રહ્માંડ જ્ઞાન પ્રાપ્તિનો દિવસ 8/10/1979 અજન્મા દિવસ. હાજી, થેન્ક યુ. આ કઈ બોલવાની જરૂર નથી, આ તો આપડા મંત્રો છે, સાઈન મંત્રો, સાઈન મંત્રો. બરાબર, આ મંત્ર જે આપડો છે ને, એ સંન્યસ્ત મંત્ર કહેવાય. હાજી, જેને જ્ઞાન પામેલું હોય, બોધ પામેલા હોય, તેને એ બોલવાનો, એકલું બોલવાનો અધિકાર. બીજા બધા ના પામેલા છે, બધા મંત્ર બોલે, કારણ કે આ સંસારમાં બધા દેવ લોકો મુશ્કેલી મૂકી દે. હાજી હાજી, એટલે આવી રીતે ત્રણ મંત્રો બોલવાનું. હા, એક, આ બે, અને આ ત્રણેય મંત્રો. આ ત્રણેય મંત્રો છે. એક આખો મંત્ર આપણો, નમો ભગવતી વાસુદેવ નમસ્કાર, બસ. બરાબર, પછી નમસ્કાર.